નાની નગરી, જાજુ લોક, નાની નગરી, જાજુ લોક, એક મેક ને મારી ઠેક, કોટ કુદીને રાજા આવ્યો, ખેલ તમાશા તાજા લાવ્યો. હે જાદુગર શો રાજા આવ્યો, હે જાદુગર શો રાજા આવ્યો, ચપટી મારી ચિત્ત હરી લે, ચપટી મારી ચિત્ત હરી લે, તાળી દઈને ભાંગે ભૂખ, ફૂંક મારતા ઉડે વિમાનો, ફૂંક મારતા ઉડે વિમાનો, સિટી બજાવી પાડે ભોય, હે ભદ્ર ભૂક નિત કરે કમાલો, હે ભદ્ર ભૂક નિત કરે કમાલો, મુઠ્ઠી ખોલી મોતી વેરે, મુઠ્ઠી ખોલી મોતી વેરે, હંસ કાગડા પાંખો ખોલે, હંસ કાગડા પાંખો ખોલે, એક મેકની કરે વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ, હે ડોલે દૂર હવા મારા જરા જરા જરા, હે ડોલે દૂર હવા મારા જરા જરા જરા જરા જરા.